શ્રુત્વા ભગવતોદિતાં પ્રહૃષ્ટમાનસો ભૂય સ્તંપ પ્રચ્છસ નારદ. હવે મુખ્ય શ્રોતા પાછા, મુખ્ય વક્તા એ આવ્યા. સ્કંદ ઉવાચ, એટલે કાર્તિક સ્વામી છે એ કહે છે. કોને કહે છે? સાવરણી ઋષિને કહે છે કે આવી રીતે એકાંતિક ધર્મનું વિવરણ સાંભળીને નારદજી અતિશય પ્રસન્ન થયા, એમના હૃદયમાં અતિશય આનંદ થયો. ભગવાનને પ્રાપ્ત કરવાનું સાધન છે એ આજે એમને પ્રાપ્ત થયું. અને આવી રીતે પ્રસન્ન થયેલા નારદજીએ વળી પાછું નારાયણ ભગવાનને પૂછ્યું છે. નારદ ઉવાચ, ધર્મ એકાંતિક સ્વામીંસ્ત્વયા સમ્યગ ઉદીરિતઃ તમાશ્રુત્ય મહાન હર્ષો જાતોસ્તિ મમ માનસે. સિદ્ધયે તસ્ય ભવતા ક્રિયાયોગો યય ઉચ્યતે તમહં બોધુમિચ્છામિ ભગવંસ્તવ સંમતમ. નારદજી કહે છે કે હે પ્રભુ, તમે જે એકાંતિક ધર્મ કહ્યો એ સાંભળીને અતિશય આનંદ થયો, પણ છેલ્લે પાછું તમે એક વાક્ય કહી દીધું ને એ વર્ણ જાણવાની ઈચ્છા છે. એકાંતિક ધર્મ પણ ક્રિયાયોગથી સિદ્ધ થાય છે, તો આ ક્રિયાયોગ શું કહેવાય? જેના થકી એકાંતિક ધર્મની સિદ્ધિ થાય છે તો ક્રિયાયોગ. એ તમે કોને માનો છો એ હું જાણવા ઈચ્છું છું. ત્યારે ભગવાન નારાયણે કહ્યું, શ્રી નારાયણ ઉવાચ, પૂજા વેદે ક્રિયાયોગો વાસુદેવસ્ય કીર્તયે સતુ વેદેષુ તંત્રેષુ બહુદેવાસ્તિ વર્ણિતઃ. આ ક્રિયાયોગ છે એ ભગવાન વાસુદેવની જે શ્રદ્ધાપૂર્વક ભક્તિપૂર્વક પૂજા કરવી એને ક્રિયાયોગ કહેવાય. ઇન શોર્ટ કે આપણે જે સવાર સાંજ પૂજા કરીએ છીએ, પૂજા વિધિ એટલે ક્રિયાયોગ. અને આખા દિવસમાં જે કર્મ કરીએ છીએ અને એ કર્મ ભગવાનને અર્પણ કરવું એટલે નિષ્કામ કર્મયોગ. પૂજા પણ નિષ્કામ ભાવે થાય તો એમને પણ નિષ્કામ ક્રિયાયોગ કહ્યો. એ વેદોમાં અને પંચરાત્ર વગેરે તંત્રની અંદર એ બધા શાસ્ત્રોમાં બહુ પ્રકારે વર્ણવ્યો છે, અલગ અલગ અલગ અલગ અલગ. શું કામ? તો કે ભક્તો બધા અલગ અલગ પ્રકારના છે એટલે પછી ભક્તિ હોતે અલગ અલગ પ્રકારની થાય. કોઈ ભગવાનના ભગતને આવું ગમે, કોઈને આવું ગમે, કોઈને આવું ગમે, તો એ પ્રમાણે શાસ્ત્રોમાં વર્ણવ્યું છે. બીજું કારણ એવું છે કે ભગવાનની મૂર્તિઓ પણ અલગ અલગ પ્રકારની છે, એટલે અલગ અલગ પ્રકારની ભગવાનની મૂર્તિઓ, એમની પૂજા વિધિ પણ અલગ અલગ પ્રકારની. એટલા માટે આ ક્રિયાયોગ છે, પૂજા વિધિ છે, એ અનેક પ્રકારની શાસ્ત્રોમાં કહી છે. પણ એમાંથી બધી તો કહેવાય એમ છે નહીં, કારણ કે પારને પમાય એવું એ પણ એક બહુ મોટો સમુદ્ર છે. એટલે બધું તો અત્યારે નહીં કહીએ, પણ હે નારદજી, એ બધામાંથી જે ભગવાનની ભક્તિ આપણને વિશેષ વધારે એવો જે ક્રિયાયોગ છે એ હું તમને સંક્ષેપમાં કહું છું. એટલે ક્રિયાયોગની અંદર પણ જેટલું સારતમ છે, જેના થકી આપણને ભગવાનમાં સીધું જ કનેક્શન થાય, સીધું હેત થાય અને આપણી ભક્તિ વધે, એવી પૂજા વિધિ હવે કહેવાના છે. અને ભગવાન સ્વામિનારાયણે તો અહીંયા જે કીધી છે ને એના કરતાં તે બહુ શોર્ટ કરી દીધું છે. એનું સારતમ, સારનું પણ સાર. ગાયનું મૂત્ર હોય પછી એમને અગ્નિ ઉપર રાખી અને એમાંથી જે બાફ નીકળે એમને અર્ક કે ને, પછી એ અર્કને ભેળો કરી અને વળી પાછો એને ઉકાળે અને વળી પાછો અર્ક કરે તો કેટલો બધો સ્ટ્રોંગ થતો હશે. આવું કરતા નહીં હોય, પણ આ તો આપણે જસ્ટ કલ્પના કરીએ. એમ સારનો સાર, બધા વેદો અને તંત્રની વિશે પંચરાત્ર વગેરે તંત્રમાં જે પૂજાવિધિ કહ્યો છે એમાંથી અર્ક કાઢી અને નારાયણ ભગવાન છે નારદજીને કહે છે. સ્વામિનારાયણ ભગવાને એ જ પૂજાવિધિ શિક્ષાપત્રીની અંદર કહ્યો છે કે અમારા ભક્ત હોય તો એમણે સવારે ઉઠીને આ કરવું તે કરવું બધું. એ આમનું પણ સાર છે. અહીંયા ચાર પાંચ અધ્યાયની અંદર આવશે. સર્વપ્રથમ કહે છે કે પ્રાપ્તાયે વૈષ્ણવીમ દીક્ષામ વર્ણા ચત્વાર આશ્રમાહા, ચાર વર્ણ ચાર આશ્રમના જે આશ્રિતો છે, ભગવાનના ભક્તો છે, અને જેમણે વૈષ્ણવી દીક્ષાને પ્રાપ્ત કરી છે એવા ચારેય વર્ણના સ્ત્રી ભક્તો છે એ બધા એમણે ક્યારે ક્યારે કેવી રીતે પૂજાવિધિ કરવી એ કહે છે. વેદ પ્રમાણે, વેદના મંત્રો પ્રમાણે ત્રણ વર્ણના જે ભગવાનના ભક્તો છે એમણે પૂજા કરી શકાય, અને સ્ત્રી ભક્તો છે અને સત્શુદ્ર ભક્તો છે એમણે પુરાણોમાં જે મંત્રો કહ્યા છે એ મંત્ર થકી ભગવાનનું પૂજન કરવું. એ મૂળ મંત્ર કયો? તો ક્યાંક ષડક્ષર મંત્ર કયો છે, ક્યાંક અષ્ટાક્ષર મંત્ર કયો છે, ક્યાંક દ્વાદશાક્ષર મંત્ર કયો છે. અહીંયા ષડક્ષર મંત્ર કહ્યો કે એવો મૂળ મંત્ર છે શ્રીકૃષ્ણસ્ય ષડક્ષર, શ્રીકૃષ્ણાય નમઃ, એટલે છ અક્ષર થાય એમ. શ્રી કૃષ્ણાય નમઃ, છ અક્ષરનો મંત્ર એમનો જાપ કરવો. પણ જેમણે દીક્ષા પ્રાપ્ત કરી હોય એમણે, દીક્ષા પ્રાપ્ત કરવાનો વિધિ પણ અત્યારમાં આગળ આવશે કે દીક્ષા પ્રાપ્ત કરવા માટે કોની પાસેથી દીક્ષા પ્રાપ્ત કરવી. એમના પહેલાં એવું કહે છે કે આ પૂજા વિધિ કેવી રીતે કરવી, તો કે સ્વસ્વધર્મમ પાલયદ બિહી સર્વે રેતેર યથાવિધિ પૂજનીયો વાસુદેવો ભક્ત્યા નિષ્કપટાંતરૈહી. કે ભગવાનના ભક્ત છે એમણે પોતપોતાના ધર્મમાં રહીને નિષ્કપટ અંતઃકરણવાળા થઈને ભગવાન વાસુદેવની યથાવિધિ એટલે અત્યારે જે વિધિ કહેવાશે એ પ્રમાણે ભગવાનની પૂજા કરવી, અને એવી પૂજા કરે તો એમને ભક્તિની વૃદ્ધિ થાય. અહીંયા બે વિશેષણ બહુ સરસ આપ્યા. એક સ્વધર્મ સહિત ભગવાનની ભક્તિ કરવી, અને બીજું નિષ્કપટ અંતઃકરણવાળા થઈને કરવી. સ્વધર્મ સાથે ભક્તિ કરે તો એમની ભક્તિ છે એ ફળદાયી થાય છે, એમની ભક્તિ છે એ અભિવૃદ્ધિ પામે છે. ધર્મ ન હોય તો ભક્તિ પણ અભિવૃદ્ધિને પામતી નથી. ધર્મ છે એ ધારણ કરવાનું સામર્થ્ય છે. જ્ઞાન વૈરાગ્ય ભક્તિને આપણે આગળ ચર્ચા કરી તેમને ધારણ કરે છે, એટલે પોતપોતાના ધર્મમાં રહી. અને મહારાજે પણ શિક્ષાપત્રીમાં બે વખત કહ્યું કે ધર્મેણ રહિતા ભક્તિ નૈવ કર્તવ્ય મામ કૈહી, અને બીજું ધર્મેણ સહિતા ભક્તિ, અને પાછું છેલ્લે કહ્યું સ્વધર્મ ભક્તે રવનમ વિધાતા, ધર્મે સહિત ભક્તિ છે એમનું રક્ષણ કરનારા. આવું ત્રણ વખત ધર્મે સહિત ભક્તિ, ધર્મે સહિત ભક્તિ અને ધર્મે રહિત ભક્તિ આવી રીતે ભગવાને આપણને આજ્ઞા કરી છે એ વાત અહીંયા પણ કહી. સાથે સાથે નિષ્કપટ અંતઃકરણવાળા થઈ ભગવાનની આગળ જ્યારે ભક્તિ કરીએ છીએ, પૂજા કરીએ છીએ, ત્યારે જેવા છીએ એવા એમની આગળ રજૂ થવું, એનો અર્થ નિષ્કપટ છે. ભગવાનની આગળ એવા રજૂ થવામાં શું વાંધો ભાઈ? કારણ કે બધું જ ભગવાન જાણે છે. તન કી જાણે મન કી જાણે, જાણે ચિત્ત કી ચોરી, ઉસકે આગે કહાં છુપાયે જિસકે હાથ મેં દોરી. પણ છતાંય આપણે ભગવાનની આગળ એ બહુ સ્માર્ટ થઈને વર્તતા હોય, અપ ટુ ડેટ થઈને આવી કે ભગવાન આવે જો મહારાજ એવો કોઈ ભગત, ભગવાન કે જાણીએ છીએ ને, તમારા જેવા તો ક્યાંથી મળે ભાઈ, હાઉ તમારા જેવા તો ન જ હોય. કે નિષ્કપટ અંતઃકરણવાળા થઈ અને ભગવાનની ભક્તિ કરે. ગુણાતીતાનંદ સ્વામીએ વાતોમાં એવું લખ્યું છે કે ભગવાન છે દરરોજ સવારમાં સાદ પડાવે છે. એ છે કોઈ ગુનેગાર, છે કોઈ ગુનેગાર, અને જો ભગવાનની આગળ જઈ અને ભગવાનના ભક્ત છે એમ કહે કે હું ગુનેગાર છું, તો ભગવાન એના બધા ગુના માફ કરે છે. આ નિષ્કપટ અંતઃકરણ. હે પ્રભુ, ગઈકાલે મારાથી આટલી ભૂલ થઈ ગઈ, આટલી આટલી જગ્યાએ મેં તમારી આજ્ઞાઓ લોપી નાખી, આટલા આટલા મને કુવિચારો આવ્યા, આટલી આટલી મારી અંદર બદભાવનાઓ થઈ. આવું ભગવાનની આગળ નિષ્કપટ થઈ જવું, ભગવાન તો કંઈ કહેવા આવવાના નથી, કંઈ મારવા આવવાના નથી. નિષ્કપટ થઈ જઈએ તો ભગવાન છે એ આપણને રાજી થઈ અને આપણા ગુના માફ કરે, આપણા દોષો છે એ બધા ધોવાઈ જાય. નિષ્કપટ થવું એ પણ પ્રાર્થનાનો એક પ્રકાર છે. કપટ સહિત કરેલી પ્રાર્થના ભક્તિ છે એ ફળતી નથી, કારણ કે ભગવાન પણ જાણે છે. ભગવાન દયાળુ ચોક્કસ છે, પણ ભગવાન ભોટ નથી. આપણા અંતઃકરણના ભાવોને ન જાણતા હોય એવું નથી. એટલે મહારાજે વચનામૃતમાં કહ્યું કે જ્યારે 69નો કાળ હતો ત્યારે અમને નિદ્રા અતિશય આવતી, પછી અમે પુરુષોત્તમપુરીને વિશે, જગન્નાથપુરી, પુરુષોત્તમપુરી એટલે જગન્નાથપુરી, એમને વિશે, ભગવાનની મૂર્તિને વિશે પ્રવેશ કરીને અમે રહેતા, અને પૂજારીના ભક્તિભાવ, પૂજારીના છળકપટ એ સર્વને દેખતા. ભગવાન છે બધું જ જોવે છે, જાણે છે, બોલતા નથી. એટલું જ, આપણે થોડુંક જાણતા હોય ને તો તરત બોલી જાય. એટલે એમની આગળ નિષ્કપટ થવા એ જ સારું છે આપણા માટે. અહીંયા એટલા માટે એવું લખ્યું કે નિષ્કપટ થઈ અને ભગવાનની ભક્તિ કરવી. સર્વપ્રથમ આદૌ તો વૈષ્ણવીમ દીક્ષામ ગૃહિયાત સદગુરો પુમાન સદેકાંતિક ધર્મસ્થાદ બ્રહ્મજાતિર દયાનિધે. કે દયાના નિધિ એવા સદગુરુ થકી, એકાંતિક ધર્મમાં રહેલા, એકાંતિક ધર્મ એટલે આગળ જે કહ્યો એમાં રહેલા એવા જે સત્પુરુષ છે એમના થકી વૈષ્ણવી દીક્ષાને પામવી, એમના થકી વૈષ્ણવી દીક્ષાને ગ્રહણ કરવી. હમણાં વર્તમાન ધરાવવાનું બધું આવશે ને, વૈષ્ણવી દીક્ષા એટલે પંચવર્તમાન ધરાવવા, કંઠી બાંધવી અને ભગવાનનો આશરો સ્વીકારવો, એ વૈષ્ણવી દીક્ષા છે. એ યથાવિધિ એટલા માટે કહી છે કે જો વૈષ્ણવી દીક્ષાને ધારણ ન કરે તો જેમ કેમ પતિ અને પત્ની હોય તો એમને યથાવિધિ લગ્ન ન થાય ત્યાં સુધી એ સંબંધનું મહત્વ છે એ એકબીજાને સમજાતું નથી અને હૃદયમાં દ્રઢ પણ થતું નથી. એવી જ રીતે યથાવિધિ જો આશરો સ્વીકારવામાં આવે તો એમને એટલે કે ભક્તને અને ભગવાનને એ બંને વચ્ચેનો સંબંધ છે એ સ્થાપિત થાય. આશ્રય સ્વીકાર્યો ને, ભગવાન છે એ મારા માલિક, હું એમનો સેવક, આ સંબંધ છે એ પાક્કો થઈ ગયો, કંઠી પહેરી લીધી અને આપણે એમને પ્રોમિસ આપી દીધું, એમણે આપણને રક્ષણનું વચન આપ્યું કે હું તમારું રક્ષણ કરીશ, ભગવાન દયાળુ છે એટલે. અને આવા સત્પુરુષ થકી શા માટે કરવી? આપણે આપણે હાથે કરી લઈએ તો ચાલે? ચાલે કે ન ચાલે? તો કે ના, ન ચાલે. શું કામ? તો કે બહુ ફરક છે લવ મેરેજમાં અને અરેન્જ મેરેજમાં, જેટલો ફરક એટલો ફરક. એટલે આમાં એમ કહ્યું કે એવું ન ચાલે. સંપન્નો જ્ઞાન ભક્તિભ્યામ સ્વધર્મ રહિતસ્તુ યહ સહ ગુરુર નૈવ કર્તવ્ય સ્ત્રી હૃતાત્મ ચ કરહી ચેત. કંઠી બાંધવી, વૈષ્ણવી દીક્ષા પ્રાપ્ત કરવી તો એ એવા ગુરુ થકી કરવી કે જે ગુરુ ભક્તિયુક્ત છે, સદ્ધર્મયુક્ત છે, એમના થકી કરવી. જો એમના થકી રહિત હોય તો એવા ગુરુ ક્યારેય કરવા નહીં. કારણ કે ગુરુ મહારાજ કહે છે ને કે ત્રણ પ્રકારના ગુરુ હોય, એક પોતે તરે અને બીજાને તારે. બીજા પ્રકારના પોતે તરે પણ બીજાને ન તારી શકે, અને ત્રીજા પ્રકારના પોતે ન તરે ને બીજાને ન તારે, એટલે પોતે ડૂબે અને બીજાને પણ ડૂબાડે. તો જે પોતાનું કલ્યાણ ન કરી શકે, જેને પોતાનો ભગવાનની સાથે એવો આશ્રય નથી, જેમને ભગવાનની સાથે એવો સંબંધ નથી, તો પછી એ આપણને કેવી રીતે કરાવશે? ગુરુ છે એ તો માધ્યમ છે, એ આદર્શ છે. એમણે જેટલી જેટલી સાધનાઓ કરી છે એમાંથી જેવી રીતે પસાર થયા છે એવી જ રીતે એ શિષ્યની પાસે સાધનાઓ કરાવીને ભગવાન સુધી પહોંચાડવું, એવું એમનું લક્ષ્ય છે. એ માત્ર બહારના ચિહ્નો ધારણ કરી અને હું તમારો ગુરુ અને તમે મારા ચેલા, હવે તમારે બીજે ક્યાંય જવાનું નહીં, એવું એમ કે સ્વામીને શાસ્ત્રીજી મહારાજના બદલામાં પેઢી બાંધવા માટે ગુરુ કરવા, એ બરાબર નહીં, એ યોગ્ય નહીં. એટલા માટે લખ્યું કે ગુરુ છે એમને તપાસ કરી, કારણ કે આત્મકલ્યાણને માટે આપણે ગુરુ કરીએ છીએ તો ગુરુ છે એમની તપાસ કરવી, આવા ગુરુ છે કરવા. અને જે સ્વધર્મમાં ન રહેતા હોય, સ્ત્રીએ જેમના અંતઃકરણને હરી ન લીધું હોય એટલે નિષ્કામી હોય, એવા ગુરુ કરવા. અને આવા ગુરુ જો કરે તો એમને ભગવાનની પ્રાપ્તિ થાય, અને એમના સિવાયના ગુરુ કરે તો એમને શું થાય? તો કે પ્રાપ્તાસ્ત્રેણાદ ગુરુ દીક્ષામ જ્ઞાન ભક્તિમ ચક્કરહિચિત ફલેન્નેવ યથાપત્યમ યુવતિ ષંડ સંગીની. કે એમના થકી ક્યારેય જ્ઞાન અને ભક્તિની પ્રાપ્તિ થતી નથી, કારણ કે એમની પાસે જ નથી તો આપણી પાસે ક્યાંથી આવશે? જેવી રીતે યુવતી છે એમને નપુંસકની સાથે રાખવામાં આવે તો એમને ક્યારેય પુત્રરૂપી ફળની પ્રાપ્તિ થતી નથી, મહારાજે વચનામૃતમાં દ્રષ્ટાંત આપ્યું છે. એવી જ રીતે એવા ગુરુ થકી એમને જ્ઞાન અને ભક્તિ છે ક્યારેય પ્રાપ્ત થતા નથી, જે ગુરુ સદ્ધર્મમાં રહ્યા નથી એમને થકી. એટલે સદગુરુ થકી તુલસીની માળા ગળામાં ધારણ કરી, લલાટમાં ઉર્ધ્વપુંડ્ર તિલક ધારણ કરી અને ભગવાનની પૂજા કરવા માટે ભગવાનનો ભક્ત તૈયાર થાય. ભગવાનની પૂજાવિધિ કરતા પહેલા સર્વપ્રથમ આગમમાં જેવું કહ્યું છે, એટલે પૂજાવિધિના શાસ્ત્રોની અંદર જેવું કહ્યું છે, એનો પ્રારંભ કેવી રીતે કરવી એ બધી વિધિ હવે બતાવે છે. રાત્રિના અંતિમ પ્રહરમાં એટલે બ્રાહ્મ મુહૂર્તમાં ભગવાનના ભક્ત છે એમણે ઉઠી જવું, ઉઠી અને ભગવાનનું સ્મરણ કરવું. આવું તો આપણે બધા કરતા જ હોઈએ એવું અમે માનીએ છીએ. સવારમાં ઉઠી અને ભગવાનના ભક્તની કેવી રીતિ હોય, નારાયણ ગીતાની અંદર ભગવાન સ્વામિનારાયણે પ્રાતઃકાળથી લઈ અને આખા દિવસમાં ભગવાનના ભક્તની દૈનિક ક્રિયાઓ કેવી હોય એ મહારાજે કહ્યું છે. એવું ને એવું જ અહીંયા વાસુદેવ મહાત્મ્યની અંદર કહ્યું છે. બ્રાહ્મ મુહૂર્તમાં શયન તજી અને તરત ઉઠીને ફળાંગ દઈને ભાગવું નહીં. મોડું થઈ ગયું, અરે રે, અલાર્મને બે ત્રણ વખત આપણે આમ પોઝ કરી દઈએ, બંધ કરી દઈએ, પછી ત્રણ ચાર વખત વાગે, પછી એમય ન ઉઠીએ, પછી અંદરથી સાદ આવે કે હવે ઉઠો નહીંતર મોડું થઈ જશે, ઓલા છોકરાને સ્કૂલે મૂકવા જવાનો છે, હવે સ્કૂલ ખુલી ગઈ છે, લોકડાઉન નથી કે. પછી આમ ચાદર ફગાવી અને તરત જ ફટાફટ કરે, મોડું થઈ ગયું, આ તો કેમ 6:30 થઈ ગયા કંઈ ખબર પડી નહીં કે. જ્યારે બ્રહ્મ મુહૂર્તના અંતિમ પ્રહર એટલે રાત્રિનો અંતિમ પ્રહર એટલે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીએ ત્યારે શાંત ચિત્તે ભગવાનનું સ્મરણ કરી, ભગવાનની મૂર્તિને હૃદયમાં ધારણ કરી, ભગવાનના નામનું સ્મરણ, ભગવાનના સ્વરૂપનું ચિંતન કરી અને ભગવાનના ભક્ત છે એ ઉઠે જાગે. ભગવાનનું સ્મરણ છે એ તમામ પાપને નાશ કરનારું છે, એવું આગળ આવી ગયું. તો જેમના દિવસની શરૂઆત એ ભગવાનના નામ સ્મરણથી થાય, ભગવાનના ચિંતનથી થાય, તેમનો દિવસ છે કેટલો પવિત્ર જાય. સવારમાં ઉઠી અને પહેલાં ભગવાનનું નામ સ્મરણ, રાત્રે સૂવાનું એ આપણે આગળ આવી ગયું કે ભગવાનનું સ્મરણ કરતાં કરતાં સૂઈ જવાનું, યોગ નિદ્રા કરવાની. યોગ નિદ્રા કરીએ એટલે સવારમાં ઉઠતી વખતે ભગવાન યાદ આવે. જોકે આપણે બધાએ અભ્યાસ ચાલુ કરી દીધો છે, કરી દીધો કે નહીં એમ તો સારું કહેવાય. કેટલા કેટલા ભક્તોએ આવો યોગ નિદ્રાનો અભ્યાસ ચાલુ કર્યો? વાહ, સરસ કરો જ છો કાયમ માટે, તો એવું સારું કહેવાય. ન કરતા હોય, બાકી રહી ગયા હોય તો ધીરે ધીરે ચાલુ કરવા જેવો છે. એ યોગ નિદ્રાનો અભ્યાસ કર્યા પછી સવારમાં ઉઠી એટલે સહેજે ભગવાનનું સ્મરણ થવાનું, ભગવાનના સ્મરણ સાથે દિવસનો પ્રારંભ થયો એટલે સહેજે દિવસ સારો જાય. ક્યારેક ક્યારેક આપણો દિવસ બગડી ગયો તો આપણે નથી કહેતા હોતા, કે આજે હવારમાં કોનું મોઢું જોવાઈ ગયું ખબર નથી એમ. આજે આખો દિવસ આવો ગયો, કોઈનું મોઢું જોવાનું નહોતું. સવારમાં સવાર ઉઠીને તરત પેલું અરીસામાં જોયું હતું, એટલે દિવસ બગડે છે. આમાં તો બહુ જાજુ કીધું છે કે ક્ષણ અથવા તો મુહૂર્ત, અડધું મુહૂર્ત એટલે 12 મિનિટ, એક ક્ષણ અથવા તો 12 મિનિટ, આથી એક ક્ષણથી માંડીને 12 મિનિટ સુધી ભગવાનનું ધ્યાન કરી શકાય, ભગવાનનું સ્મરણ કરી શકાય અને ભગવાનના નામનું કીર્તન કરી, અને ત્યાર પછી થોડી વાર પછી ઊભા થઈ સ્નાનવિધિ, શૌચવિધિ કરવા જવું. એટલે જે આપણે દૈહિક ક્રિયાઓ કરતા હોઈએ, એ દાંતણ કરવું અને એમની સાથે સાથે સ્નાન વગેરે એ બધું કરવું. પણ એમાં પણ કહ્યું છે કે ભગવાનના સ્મરણ સાથે કરવું. વિશેષ ડિટેલની અંદર સંતો ઘણી વખત આપણને સમજાવતા હોય કે આપણે જ્યારે બ્રશ વગેરે કરતા હોય ત્યારે આપણું મન છે એ ફ્રી હોય, તો ત્યારે ભગવાનના એવા ચરિત્રો, એમનું સ્મરણ કરવું. ભગવાનની માનસી પૂજા પણ સાથે સાથે કરતી જવી, કે આપણે બ્રશ કરીએ છીએ એવી રીતે મહારાજ પણ બ્રશ કરે છે, મહારાજને આપણે બ્રશ કરાવીએ છીએ અને મહારાજને બ્રશ કરાવીએ છીએ તો મહારાજ એમના હોઠ, એમના દાંત, એમની જીભ, એ બધાના દર્શન કરતા જઈએ, મુખકમળના દર્શન કરતા જઈએ. આપણે સેવામાં સાથે સાથે આવી ભાવના હૃદયની અંદર કરતા જઈએ અને આપણી ક્રિયા થતી જાય. આપણે સ્નાન કરતા હોઈએ તો એવી ભાવના કરીએ કે મહારાજ છે ગેલા નદીની અંદર સ્નાન કરે છે, અથવા તો આપણે એને એક સહારા બાથરૂમની અંદર સ્નાન કરાવીએ છીએ અને બધી બાજુથી ફુવારા છે એ ભગવાનને લાગે છે, અને સંતો છે અભિષેક કરાવે છે. ક્યારેક એવી ભાવના કરીએ જે અહીંયા પાટોત્સવમાં વગેરેમાં આપણે દર્શન કર્યા હોય. અલગ અલગ દિવસે અલગ અલગ ભાવનાઓ કરી અને આપણા ભાવને વધારતા રહીએ, એવી રીતે આપણે સ્નાન કરીએ, સાથે સાથે ભગવાનના નામનું સ્મરણ કરીએ. અહીંયા સંતો હોય તો દરરોજ સવારમાં ઉઠે તો સવારમાંથી ઉઠતા વેત ભગવાનનું સ્મરણ છે એ ચાલુ થઈ જાય. સ્નાન કરતા હોય તો એ જન્મંગલના પાઠ ચાલુ હોય, અથવા તો જે પણ એમને કંઠસ્થ કર્યું એવા કીર્તનો, પ્રકરણો વગેરે ચાલુ હોય. બહુ વહેલા ઉઠ્યા હોય તો જોરજોરથી ન બોલે, પણ મનમાં મનમાં ચાલુ હોય. ભાવનાઓ પણ અલગ અલગ પ્રકારની, સંતો અલગ અલગ ભાવનાઓ કરતા હોય. આપણે તો સવારમાં ઉઠીને તરત જ શેડ્યુલ ચાલુ થઈ જાય, ઉઠતા વેત હવે આજે ક્યાં કોને મળવાનું છે, કોની પાસેથી ઉઘરાણી કરવાની છે, કોની પાસેથી લઈને કોને આપવાનું છે, આજે દેશક નહીં દે, આટલા આટલાને મળવાનું છે, આટલું આટલું કરવાનું, બધું મને શેડ્યુલ હાલવા તો એ બરાબર નહીં. કારણ કે એ કંઈ થવાનું નથી, ખબર જ છે કે 5 મિનિટનું કામ છે તો વળી પાછું એ સમયે નહીં કરી લઈએ. તો પહેલાં ભગવાનનું સ્મરણ કરતાં કરતાં દૈહિક ક્રિયાઓ થાય. એ થઈ ગયા પછી પવિત્ર આસન ઉપર બેસી અને ઉર્ધ્વપુંડ્ર તિલક કરવું, અને ઉર્ધ્વપુંડ્ર તિલક કરી અને ભગવાનની પૂજાની જેટલી પણ સામગ્રીઓ છે, વસ્ત્ર, ચંદન, પુષ્પ વગેરે, એ બધું જ પૂજાના જમણા ભાગમાં સ્થાપન કરવું અને ભગવાનને નિવેદન કરવા માટે જે પણ વસ્તુ પદાર્થો રાખ્યા છે એ તમામ દેવેભ્યો વા પિતૃભ્યાપ્યન્યભ્યો ન નિવેદિતાન અનાગ્રાતાન મનુજૈહિ કેશ કીટાદિ વર્જિતાન, કે બીજા કોઈ દેવી દેવતાઓને અર્પણ ન થયું હોય, આપણે પણ એમનો સુગંધ ન લીધો હોય અને મદ્ય માંસાદિક એમનો સ્પર્શ ન થયો હોય, એવું પવિત્ર એવી સામગ્રીઓ, પવિત્ર સામગ્રીઓથી જ ભગવાનનું પૂજન કરવું. મદ્ય માંસાદિકનો સ્પર્શ થઈ જાય તો અપવિત્ર ગણાય. સાથે સાથે કોઈ અન્ય દેવી દેવતાઓને ધરાવાઈ ગયું હોય અને પછી ભગવાનને ધરાવીએ તો પુરુષોત્તમ નારાયણની પૂજા કરીએ છીએ, એટલે કોઈને એઠું જમાડાય, કોઈનું એઠું છે એ ભગવાનને ન જમાડાય, કોઈનું એઠું છે એમને ધરાવાય નહીં. પછી એ વસ્ત્ર હોય, પુષ્પ હોય તો પણ. અહીંયા બાળકો છે એ ફૂલ છે ઉતારે તો સંતો એવી ટ્રેનિંગ આપે કે ફૂલ ઉતારતા ઉતારતા જો પડી ગયું તો પછી નહીં લેવાનું, કારણ કે નીચે આપણા પગને એ અડ્યું હોય એ ભગવાનને ન ચડાવાય. એવી જ રીતે ક્યારેક કંઈક પુષ્પ છે લઈને સૂંઘાઈ ગયું તો પછી ફેંકી દેવાનું, કારણ કે એ ભગવાનને ન ચડાવાય, અને પછી હાથ ધોઈ અને વળી પાછા, ઇન શોર્ટ, તાજું, ફ્રેશ, જેનો કોઈને પણ સ્પર્શ નથી થયો એવું એ જ ભગવાનને ધરાવાય. સ્વામીને ભોગવવા યોગ્ય એવા જે ભોગ છે એની સેવક ક્યારેય ઈચ્છા ન રાખે. પછી પૂજાના ઉપકરણો છે એ જમણા બાજુ રાખી અને ભગવાનની જે મૂર્તિ છે એમને પધરાવી. એમાં ઠાકોરજી જેમની પાસે હોય તો એ મૂર્તિ કેટલા પ્રકારની, શાસ્ત્રોની અંદર અષ્ટ પ્રકારની પ્રતિમા કહી છે અને અહીંયા ત્રણ ચાર પ્રકાર, શૈલી, ધાતુમયી, દારવી, લેખ્યા, મણિમયી ચવા, પ્રતિમા સ્યાત સીતા રક્તા પીતા કૃષ્ણા થવા મુને. શૈલી એટલે પથ્થરની મૂર્તિ હોય, ધાતુની મૂર્તિ હોય, સુવર્ણ વગેરે પંચધાતુની મૂર્તિ હોય, આપણે અહીંયા હરિકૃષ્ણ મહારાજ બિરાજે છે. દારવી એટલે દર્ભની મૂર્તિ બનાવે, લેખ્યા ચિત્ર કરેલી, પેઇન્ટિંગ કરેલી હોય, મણિમયી એટલે મણિથી બનાવેલી મૂર્તિઓ હોય, આવી વગેરે જે પણ મૂર્તિ હોય તો એ મૂર્તિની સ્થાપના કરવી. એ મૂર્તિની અંદર પણ બે પ્રકારની મૂર્તિઓ છે, એક ચલા અને બીજી અચલા. ચલા મૂર્તિનો અર્થ એમ કે આપણે દરરોજ વળી પાછા લઈને સ્થાપન કરી ઉત્થાપન કરી દેવાના હોય અને વળી પાછા પેટીમાં પધરાવી દેવાના હોય. ચિત્ર પ્રતિમા મૂર્તિઓ છે આપણી પૂજાની અંદર, એ બધી ચલા મૂર્તિઓ કહેવાય. અચલા મૂર્તિ એટલે કે જે હલવાની નો હોય, સ્થાપન કર્યા, પ્રતિષ્ઠા થઈ એટલે એમનામ જ રહેવાના, એને અચલા મૂર્તિ કહેવાય. જેમ કે આપણા ઘનશ્યામ મહારાજ છે, હરિકૃષ્ણ મહારાજ છે, એ તો જે અચલા મૂર્તિઓ છે એમની પૂજા કરવામાં એમને આવાહન અને સ્થાપન અને વિસર્જન વગેરે એવું ન કરવું. એમ આવાહન છે જ, કારણ કે ઓલરેડી છે ત્યાં, અચલા મૂર્તિ છે એટલે. પણ જે ચલા મૂર્તિ છે એમના માટે આવાહન અને વિસર્જન વગેરે કરવું. આપણે એટલે પૂજામાં બેસીએ ત્યારે માનસી પૂજા કરી અને પછી આગચ્છ ભગવાન દેવ સ્વસ્થાનાથ પરમેશ્વર વગેરે મંત્ર બોલીને ભગવાનનું આવાહન કરીએ છીએ અને છેલ્લે વળી પાછું સ્વસ્થાનમ ગચ્છ દેવેશ કરી અને વિસર્જન કરીએ છીએ. તો એવી રીતે એ અનુસંધાન રાખવું. શાલિગ્રામ ભગવાન છે તો એમને આવાહન અને વગેરે ન કરવું, કારણ કે એમાં ભગવાન રહ્યા જ છે, એમાં ભગવાનનો વાસ છે, એનું ઉત્થાપન વગેરે ન કરવું. અને એમના જે અંગ દેવતાઓ છે એમની પણ પૂજા વગેરે કરવી, એટલે મહાપૂજા. હવે મહાપૂજાનો વિધિ કહેશે. આ તો શોર્ટમાં કહી દીધું આપણે, જેમ મહારાજે કહ્યું એ પ્રમાણે. આવી રીતે જે શ્રદ્ધાથી પૂજા કરે છે અને નિષ્કપટ ભાવે જે પૂજા કરે છે એમના ઉપર ભગવાન છે અતિશય પ્રસન્ન થાય છે. એવું લખ્યું છે કે ભગવાનને નિષ્કપટ ભાવે શ્રદ્ધાથી ખાલી જળ અર્પણ કરે ને તો પણ ભગવાન વિશ્વાત્મા એવા ભગવાન છે એ સંતોષ પામે છે, તૃપ્ત થાય છે, પ્રસન્ન થાય છે. એવું જરૂરી નથી કે બહુ મોટા મોટા વૈભવો છે એ જ ભગવાનને અર્પણ કરવા, આપણી જેવી યથાશક્તિ એ અર્પણ કરવા, એનાથી પણ ભગવાન પ્રસન્ન થાય છે. પરંતુ શ્રદ્ધા રહિત હોય અને જો સુવર્ણ હેમરત્ન વગેરે જડિત અલંકારો હોય અને એમના થકી એ પૂજન કરે તો પણ ભગવાન ક્યારેય એમને ગ્રહણ કરતા નથી, ભગવાન ક્યારેય પ્રસન્ન થતા નથી. શ્રદ્ધા અને ભક્તિવાળો હૃદય છે એમના થકી અર્પણ કરેલું છે એ જ ભગવાન. પત્રમ પુષ્પમ ફલમ તોયમ યો મે ભક્ત્યા પ્રયચ્છતિ, ભક્તિથી અર્પણ કરે તો ભગવાન છે એનું ગ્રહણ કરે છે. આવી રીતે કલ્યાણને માટે પૂજા વિધિ કરવી એ આ અધ્યાયની અંદર કહી. ઇતિ શ્રી સ્કંદ પુરાણે વિષ્ણુખંડે શ્રી વાસુદેવ મહાત્મે ક્રિયાયોગે અધિકારાદિ નિરૂપણ નામા ષડવિંશોધ્યાય અથ સપ્તવિંશોધ્યાય. હવે 27મા અધ્યાયની અંદર મહાપૂજા વિધિની સ્થાપના કે છે. આપણે જનરલી જે અહીંયા મહાપૂજા વિધિ કરીએ છીએ તો એમાં જ્યારે જ્યારે પણ મહાપૂજા, આપણે શોર્ટમાં લઈશું, અહીંયા બહુ વિસ્તારથી કહ્યું છે, આપણે શોર્ટમાં લઈએ કારણ કે ઓલરેડી આપણે કરીએ જ છીએ, કે ભૂમિ એ પહેલાં સિલેક્ટ કરવી, જે જગ્યા ઉપર મહાપૂજા કરવાની છે એ જગ્યા ઉપર, એમાં એ જગ્યા ઉપર જે પણ ખોદવાનું હોય, સમારકામ કરવાનું હોય એ બધું કરવું, એ કર્યા પછી એમના ઉપર સિંહાસન છે બિરાજમાન કરવું, બાજોટ કે પાટ કે જે પણ આપણે કરતા હોઈએ એ. ત્યાર પછી એ ભગવાનનું આસન વગેરે તૈયાર થઈ ગયા પછી એમાં જે કેળના પત્ર છે એમનું સ્થાપન કરવું, જેથી કરીને મંડપ જેવું લાગે એવું કંઈક કરવું. ત્યાર પછી કયા ખૂણામાં કોની સ્થાપના કરવી એ બધું જ વિસ્તારથી કહ્યું. અગ્નિ ખૂણામાં આમની સ્થાપના કરવી, નૈઋત્ય ખૂણામાં આમની સ્થાપના કરવી, વાયવ્ય ખૂણામાં આમની સ્થાપના કરવી, ઈશાન ખૂણામાં આમની સ્થાપના કરવી. મોટું એક ચિત્ર હોય અને એમાં ચાર દરવાજા છે અને એની અંદર નગરની વ્યવસ્થા છે, એવી રીતની વ્યવસ્થા કરવી. પહેલાંના સમયની અંદર એવું હશે કે પૂજા માટે કંઈ આવા વગેરે યંત્ર વગેરે નહીં હોય, તો અહીંયા લખેલા છે એ પ્રમાણે એ આખી જમીનની અંદર ચોખા વગેરે, અલગ અલગ કલરના ચોખા વગેરે એ બધું આકારને બધું બનાવે અને બનાવીને એમાં સોપારી વગેરે રાખીને એમાં આવાહન અને સ્થાપન વગેરે કરે અને પૂજન વગેરે કરતા. એ સમય ગયો પછી કપડાની અંદર પ્રિન્ટેડ આવવા માંડ્યા. આપણે જૂના સંતો હતા તો એ મહાપૂજા કરવા જાય તો પેટી સાથે હોય ને એની અંદર યંત્ર આખું પાથરેલું હોય, એમાં વચ્ચે મહારાજ બિરાજતા હોય, બાકી બધા સંતો ભક્તોને એ બધા બિરાજતા હોય પાંચ આવરણની અંદર, એવું યંત્ર થયું. પછી હવે થોડોક જમાનો વધારે અપડેટેડ થયો એટલે હવે તો આખું ચિત્ર પ્રતિમા જ આવી ગઈ અને લેમિનેશન કરી દીધું હોય એટલે એમાં જે જે સંતોના ભક્તોના નામ લખ્યા છે એના ફોટા સાથે બધું આવી ગયું, એટલે દર્શનય થાય ને સુખય આવે. આ બધી જ વિધિ એ પ્રમાણે જે એ યંત્ર બતાવ્યું છે એ પ્રમાણે આમની અંદર બધું બતાવ્યું છે કે આ જગ્યા પર આમનું સ્થાપના કરવી, આ જગ્યા પર દ્વારપાલોની સ્થાપના કરવી, આ જગ્યા પર ઈશાન ખૂણામાં આની સ્થાપના કરવી, બ્રહ્મચારી વગેરે ચાર શાસ્ત્રો અને ચાર બીજા શાસ્ત્રો એટલે ચાર વેદ અને ચાર સાંખ્ય વગેરે શાસ્ત્રો જે છે એટલે અષ્ટશાસ્ત્ર છે એમને ધારણ કરનારાને આ જગ્યા ઉપર, 24 અવતારો એમની સ્થાપના, આ અવતારની સ્થાપના આ જગ્યા ઉપર કરવી વગેરે વગેરે વગેરે બતાવ્યું છે. એવો આ અધ્યાયની અંદર મહાપૂજા વિધિ, પૂજા મંડળ વિધિ એ આખી ભગવાન નારાયણે નારદજીને કહી. ઇતિ શ્રી સ્કંદ પુરાણે વિષ્ણુખંડે શ્રી વાસુદેવ મહાત્મે ક્રિયાયોગે પૂજા મંડળ રચના વિધિ નિરૂપણ નામા સપ્તવિંશોધ્યાય. આવી રીતે 27મો અધ્યાય પૂરો થયો. સમજાઈ ગયું ને? આ 99 શ્લોક છે હો ભાઈ, પણ કે હું વાંચીશ ને જો કરીશ ને તો તમને સમજાશે નહીં, એવું બધું અઘરું છે આમાં, એટલે એના કરતાં આપણે જે કરીએ છીએ એના પ્રમાણે આપણે સમજી લીધું બરાબર. અથ 28મો અધ્યાય. હવે 28મો અધ્યાય, 28મા અધ્યાયમાં શું કહે છે? તો કે હવે પૂજા વિધિનું સ્થાપન થઈ ગયું, મહાપૂજાનું સ્થાપન થઈ ગયું, ત્યાર પછી જે 16 ભગવાનની પૂજા કરવાની છે એનો વિધિ કહે છે. એમાં સર્વપ્રથમ ભગવાનનું ધ્યાન વગેરે જે કરવાનો વિધિ છે એ કહે છે. શ્રી નારાયણ ઉવાચ, આચમ્ય પ્રાણાયામ્ય તતો સૌ સ્વસ્થ માનસ નમસ્કૃત્યેષ્ટ દેવાદિન દેશકાલો ચ કીર્તયેત. ભગવાન નારાયણ કહે છે કે સર્વપ્રથમ ભગવાનના ભક્ત છે એમણે આચમન વિધિ કરવી, મહાપૂજાની અંદર આપણે શિખાબંધન વિધિ વગેરે પતાવીએ ત્યાર પછી આચમન વિધિ આવે. આચમન વિધિ એટલે પાણી છે એમને સૂંઘી ભગવાનના ત્રણ મંત્ર લઈ અને નીચે આપણે પધરાવતા હોઈએ, નમસ્કાર કરી, એના થકી આપણું માન, આપણું મન છે એ સ્થિર થાય છે, એમના થકી આપણા પ્રાણ વગેરે છે સ્થિર થાય છે. એ કર્યા પછી ભગવાનના ભક્ત છે એમણે ન્યાસ વિધિ કરવો. અહીંયા થોડુંક અલગ રીત બતાવી છે આપણે, મહાપૂજામાં જે છે એમાં થોડીક અલગ છે પણ બંને મેચ થાય છે, થોડો ક્રમ આડાવળો છે એટલું જ, બાકી બધું સેમનું સેમ છે. ન્યાસ વિધિ કરવો, ન્યાસ વિધિનો અર્થ એવો છે કે આપણે સ્થૂળ શરીરે કરીને સ્નાન કર્યું એટલે સ્થૂળ શરીરે કરીને પવિત્ર થયા, પણ આપણું જે સૂક્ષ્મ શરીર છે, મન બુદ્ધિ ચિત્ત અહંકાર વગેરે જે અંદર છે એ બધાને પણ પવિત્ર કરવા પડે. આપણું કારણ શરીર છે એની અંદર જે રાગ છે, વાસનાઓ છે, એ આપણને પૂજા કરવામાં વિઘ્ન ન કરે એટલા માટે એમને પણ શાંત કરવા પડે. એ બધાને શાંત કરવા માટે એ કેવી રીતે શાંત થાય, એ કેવી રીતે વિશુદ્ધ થાય, તો એમના માટે અહીંયા મંત્રવિધિ બતાવી છે, એને ન્યાસવિધિ કહેવાય. એ કરે એટલે મંત્ર થકી મન પવિત્ર થાય. મનનાત ત્રાયતે ઇતિ મંત્ર, જેનું સ્મરણ કરવા થકી આપણું રક્ષણ થાય. રક્ષણ એટલે દુર્વિચારોથી, દુર્ભાવનાઓથી, એના થકી આપણું રક્ષણ થાય એને મંત્ર કહેવાય. વેદવિધિની અંદર આ તમામ મંત્રો કયા છે એમાં દ્વાદશાક્ષર મંત્ર કયો છે, ગાયત્રી મંત્ર કયો છે. ભગવાનના વૈષ્ણવ ભક્ત છે તો એમણે અષ્ટાક્ષર નારાયણ ભગવાનનો અષ્ટાક્ષર મંત્ર અથવા તો ભગવાનનો ષડક્ષર મંત્ર એ જે પણ છે એ મંત્ર દ્વારા એમનો ન્યાસવિધિ કયો છે. મહાપૂજાની અંદર પણ આ ન્યાસવિધિ છે એ આવે છે. ઓમ નમો ભગવતે વાસુદેવાય વગેરે દ્વાદશાક્ષર મંત્ર, પછી ઓમ વિષ્ણવે નમઃ વગેરે ષડક્ષર મંત્ર, આપણા માટે સ્વામિનારાયણ મંત્ર એટલે ગોપાળાનંદ સ્વામી આનું વધુ સારું સંસ્કરણ કરી ઓમ નમો સ્વામિનારાયણાય એવી રીતે કરી અને પછી આપણી ન્યાસવિધિ છે એમાં કરાવે છે. ન્યાસવિધિ થઈ ગયા પછી ભગવાનને આવાહન કરવા માટે, ભગવાનની પ્રતિમા જે છે એમનું મંજન કરવા માટે, મર્જન કરવા માટે, શંખ ચક્ર ગદા વગેરે ભગવાનને ધારણ કરાવવા માટે એ ભગવાનના ભક્તએ જેટલા પણ પૂજાવિધિના ઉપચાર છે એ બધા તૈયાર જે રાખ્યા છે, એમાં અંતઃકરણ શાંત થાય ત્યાર પછી પ્રાણાયામ વિધિ કરવાનો, આ બધું તૈયાર છે, માર્જન વગેરે થઈ ગયું, આંખો બંધ કરી અને પ્રાણાયામ વિધિ, શ્વાસ અંદર લેવાના, શ્વાસ છોડવાના, કુંભ કરેચક વગેરે ક્રિયાઓ કરવાની, એ કરે તો અમે એવું લખ્યું છે કે પ્રાણે કરીને ચિત્તનો નિરોધ થાય છે અને ચિત્તના નિરોધે કરીને પ્રાણનો નિરોધ થાય છે, એટલે ચિત્ત પણ શાંત થાય છે. અંતઃકરણ શાંત થાય પછી ભગવાનનું ધ્યાન કરવું. આ ધ્યાન આમાં જેવું કહ્યું છે એવું જ સત્સંગી જીવનની અંદર સતાનંદ સ્વામીએ અભય રાજાને પણ ધ્યાન કરવાનું કહ્યું છે. જ્યારે માચા ખાચર છે અભય રાજાને મળ્યા એ વખતે એમણે ધ્યાન કરવાનું કહ્યું, અને મહારાજે પણ એવું કહ્યું છે કે ભગવાનના ભક્ત હોય તો એમણે બ્રાહ્મ મુહૂર્તમાં શયન છળ બ્રાહ્મે મુહૂર્તે શયનમ વિહાય નિજ સ્વરૂપમ હૃદય ચિંતયિત્વા, હૃદયમાં પોતાનું સ્વરૂપ છે એમને ધારણ કરી અને ભગવાનના ભક્ત છે એ ભગવાનની જે પ્રતિમા છે એમને હૃદયમાં ધારણ કરી એમના એક એક અંગને નિરખી અને ભગવાનનું ધ્યાન કરવું. ભગવાન કેવા છે તો કિશોર વયવાળા જેમણે શંખ ચક્ર ગદા પદ્મ વગેરે ધારણ કર્યા, અહીંયા એવું વર્ણન છે આપણે મહારાજ હોય તો શ્વેત વસ્ત્રો ધારણ કર્યા છે, શ્વેત સાફો ધારણ કર્યો છે અને મહારાજનો આમ લલાટ અતિશય તેજસ્વી શોભી રહ્યું છે, લલાટને મધ્યે તિલક અને ચાંદલો મહારાજનો શોભી રહ્યો છે, પ્રકૃતિ બાણ જેવી મહારાજની પ્રકૃતિ છે જેના થકી કાળ પણ કંપે છે, કમળના પત્ર જેવા અણિયાળા મહારાજના વિશાળ નેત્રો છે એમાંથી કરુણાનો રસ જરી રહ્યો છે, દીપકની શિખા જેવી નમણી નાસિકા છે, આભલા જેવા ગાલ છે અને ગાલને વિશે ટીબકડી છે, તિલ છે અને મહારાજના હોઠ પરવાળા જેવા લાલ છે, મહારાજના દંત પંક્તિ, મહારાજની દાઢી, મહારાજનું શંખ સમાન કંઠ છે અને કંઠને વિશે આભૂષણો ધારણ કર્યા છે, શ્વેત વસ્ત્રો ધારણ કર્યા છે, બાજુબંધ ધારણ કર્યા છે, હાથમાં કડા પોંચી વગેરે ધારણ કર્યા છે, રૂમાલ ધારણ કર્યો છે, ગજરો ધારણ કર્યો છે, કમર ઉપર કંદોરો ધારણ કર્યો છે, મહારાજનું વિશાળ ઉદર છે એમાં ઊંડી ગોળ ગંભીર નાભી છે અને મહારાજના કેળના સ્તંભ જેવા સાથળ છે અને મહારાજના ચરણારવિંદ છે એમાં મહારાજે કડા અને વેઢ ધારણ કર્યા છે. આવી રીતે નખથી શિખા પર્યંત મહારાજનું ધ્યાન કરવું, આવી રીતનું ધ્યાન વિધિ અહીંયા અલગ રીતે આપણે આ રીતે કરવું, અને એ પણ મહારાજે સત્સંગી જીવનની અંદર કહ્યું છે અને સંતોએ પણ આપણને એ શીખવાડ્યું છે. આવી રીતે ધ્યાન કર્યા પછી ભગવાનની જે પહેલી ષોડશોપચાર પૂજનમાં સૌથી પહેલું ધ્યાન, એ એક ધ્યાન છે એ કહ્યું. ઇતિ શ્રી સ્કંદ પુરાણે વિષ્ણુખંડે શ્રી વાસુદેવ મહાત્મે ક્રિયાયોગે શ્રી રાધાકૃષ્ણ સ્વરૂપ ધ્યાન નિરૂપણ નામ અષ્ટાવિંશોધ્યાય. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરિમ માધવમ કેશવમ કામદમ કારણમ શ્રી સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સહજાનંદ સ્વામી મહારાજની જય. આપણે હવે ધ્યાન કરશું કે નહીં? આમાં બાપુ વેગમાં હાલવું પડે એવું હતું, નહીતર બધા ઝોલા ખાય એવું હતું. એના કરતાં સીધું પ્રેક્ટિકલ જે આપણે કરીએ છીએ દરરોજ એ જ લઈ લઈએ થિયરિકલ કરતાં. ઓકે, ગઈકાલના પણ આપણે ઠાકોરજીના દર્શન છે એ યાદ કરવાના બાકી છે અને આજના પણ યાદ કરવાના છે. તો કોણ એવા ભગવાનના ભગત હશે, જોકે આ ભગવાનના ભક્તની ઈચ્છા હતી કે સંતો આવે એવું હતું કેમ, તો હાલો પેલા કાલના સંત સ્વામી, કાલે કાલના કરાવશો ને સ્વામી, પેલા કાલના કયો દીદી, અને પછી આજના છે એ સત્ય સંકલ્પ સ્વામી કરાવશે. પૂજ્ય ગુરુ મહારાજ તથા સર્વે સંતો, અનંત કોટી બ્રહ્માંડો ગેલેક્સીની અંદર જેમ હોય એવી રીતે અનંત બ્રહ્માંડો છે અને એની મધ્યના વિશે તેજનો સમૂહ છે, એ તેજનો સમૂહને જેમ આપણે ઝૂમ કરીએ એવી રીતે મોટો મોટો થતો જાય છે, એની મધ્યે મોટા સિંહાસન ઉપર ઘનશ્યામ મહારાજ વિરાજમાન છે, ગોપાળાન સ્વામી અને ગુણાતીતાનંદ સ્વામી ચંબર ઢોળે છે. એ જે ઘનશ્યામ મહારાજે ગઈકાલે ડાર્ક લીલા કલરના, એટલે તો ઝેરી ગ્રીન કલરના વાઘા ધારણ કર્યા હતા, નખને વિશે, પગના અંગૂઠાને વિશે લીલા કલરનો અંગૂઠી ધારણ કરેલી હતી, ચરણા પગની અંદર તોળો એ ચાંદીનો ધારણ કરેલો હતો, અને સુરવાળની અંદર નાના નાના સફેદ હીરાઓ ટાંકેલા હતા, જામાની અંદર સુવર્ણના અને સફેદ સિલ્વર કલરના દોરાથી ભરતકામ કરેલું હતું, એની અંદર જુદા જુદા કલરની ડિઝાઇનો કરેલી હતી, આખા વાઘાની અંદર સફેદ હીરાઓ ટાંકેલા હતા, પછી ગુલાબનો હાર ધારણ કરેલો હતો, એમાં જે તોરા જે છે એ પીળા કલરના, ત્યાર પછી ચંપાના હાર, ત્યાં ચંપાના ફૂલ, ત્યાર પછી લાલ કલરના ફૂલ, સફેદ કલરના, અને પાછો ગલગોટાનો એક ફૂલ હતું, ત્યાર પછી ચાર થાક છે એ લાલ કલરના, ને ચાર થાક, ત્રણ થાક છે એ સફેદ ગુલાબના, ત્યાર પછી બે ગુલાબી કલરના થાક, અને ત્યાર પછી ત્રણ સફેદ કલરના, અને એની ઉપર બે સફેદ કલરના અને ત્રણ લાલ કલરના ગુલાબના હાર એવી રીતે ધારણ કરેલા હતા. ત્રણ બે હાર જે છે એ સુવર્ણના અને અંદર ઝીણા ઝીણા નાના હીરા ટાંકેલા હતા, અને એની ઉપર છે એ તિલક આકારનો એક હાર જેવો હતો, અને એની ઉપર ટોપીઓ એ બધા એક સરખા એક જ ડિઝાઇનના બધા હારો ધારણ કરેલા હતા. પાઘને વિશે લીલા કલરની ને સેજ શ્યામ કલરની એવી પાઘ હતી, પીળા કલરનો કલંગી હતી, અને નીચે સુવર્ણનું પેડલ હતું. ત્યાર પછી પિંક પોપટી કલરનું ફૂલ હતું, અને લીલા કલરના તોરા હતા, એ તોરાની અંદર પાંચ નાના નાના ગોળ એવા લટકણિયા હતા, સાફાનો ઉપલો છેડો મહારાજે કલંગ સાફાનો કલંગી હતા, ત્યાર પછી પાછળ પણ એક કેળ સુધી લાંબો બીજો છેડો લટકતો હતો, ડાબા હાથની અંદર હીરા જડેલી ચાર વીંટીઓ હતી, અને અંગૂઠાની અંદર લીલા કલરની અંગૂઠી ધારણ કરેલી હતી, અને ડાબા હાથની અંદર લીલા કલરનો રૂમાલ હતો, અને એમાં હીરા ટાંકેલા હતા, અને એક ભરતકામ કરેલું હતું, ઉપર માથે જે ગુચ્છ ધારણ કરેલો હતો લાલ કલરના ફૂલો હતા, અને એક ઉપર સફેદ કલરનું ફૂલ હતું. કર્ણને વિશે લીલા કલરનો ઉપર એક હીરાનું નંગ જડેલું હતું, અને નીચે બુટિયાની અંદર પણ સુવર્ણનું હતું, અને નીચે ઝાંઝર આકારનું એક લટકણી હતું. સહજાનંદ સ્વામી મહારાજની સર્વાવતાર ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ, પૂજ્યપાદ ગુરુ મહારાજ, સર્વે બ્રહ્મનિષ્ઠ સંતો વાલા, સર્વે ભક્તજનો, જય સ્વામિનારાયણ. આપણે વાઘા યાદ રાખીએ છીએ, પણ બહુ સરસ સિસ્ટમ છે. પેલા વાઘા છે યાદ રાખવા માટે બહુ વ્યવસ્થિત, એકદમ બે જ મિનિટનું કામ છે, ઝાઝું કામ નથી. ધ્યાન કરવા માટે દરરોજ માટે આપણે વાઘા ધારણ યાદ કરીએ છીએ, તો અમે યાદ રાખવાનું વાઘા કેટલા છે. કાં સુરવાળ હોય, કાં ધોતી હોય, બે જવાનું હોય, ઉપર જામો હોય, ખેસ હોય, સ્કર્ટ હોય, વૃંદાવનના વાઘા હોય તો, અને કમરે પટ્ટો બાંધ હોય, સાફો હોય ને રૂમાલ હોય, કાં પાંચ હોય, એક સુરવાળ, જામો, ખેસ અને રૂમાલ અને સાફો, અથવા પાગ હોય, એટલે એ પાંચ આઈટમ વસ્ત્રની હોય. હવે તમારે ખાલી કલર જ યાદ રાખવાનો રહી. બીજા નંબરની અંદર 11 ઘરેણા હોય છે દરરોજ માટે, 10 હોય કે 11 હોય, એમાં એક અંગૂઠી હોય, તોડા હોય, કડે કંદોરો હોય, એક મોટો હાર હોય, એક નાનો હાર હોય, એક ટૂંપિયો હોય, એટલે 4 ને 2 6, 6 ને કાનનો કુંડળ હોય, ઉપર હીરો હોય, 7 8, 8 ને હાથની અંદર અંગૂઠી અને પદ્મ જે 4 આંગળીઓની અંદર હોય છે એ, એટલે 10, અને 11મા હાથમાં કાંડિયા હોય છે. એટલે તમે યાદ રાખો એટલે 11વાના થયા અને 5વાના વસ્ત્રના થયા, અને હારની અંદર કેટલા થાપ છે અને કેટલા કલરના ગુલાબ છે, એટલે તમને સેજે બધા યાદ રહી જાય. આજની આછા ગુલાબી કલરના વાઘા છે, મહારાજને સુરવાળ ધારણ કરેલો છે અને જામો ધારણ કરેલો છે, ખેસ ધારણ કરેલો છે, હાથમાં રૂમાલ, માથે સાફો, આ 5 વસ્ત્રો મહારાજે ધારણ કરેલા છે. આજે ચરણની અંદર આછા ગુલાબી કલરનો અંગૂઠી છે, પોળા તોડા છે, કમરે લીલા, આછા ગુલાબી, કાલે લીલા કલરનો, આજે આછા ગુલાબી કલરનો કંદોરો છે, એક હાર છે, બીજો હાર અને ત્રીજો હાર એ આખો સેટ છે, અને એક ગુલા ડાબા કાનની અંદર અર્ધચંદ્ર આકારનું જે હેઠે નીચે ઝુમરના લટકણિયાવાળું અને નીચે ધોળા મોતી છે એવું કુંડળ ધારણ કર્યું છે, અને કાનમાં આછા ગુલાબી કલરનો એક વેઢ ધારણ કરેલો છે. હાથની અંદર જે મોટા પારા જે મોતી કહેવાય એના 2 હાથની અંદર કાંડિયા ધારણ કરેલા છે, એક વીટી, એની અંદર મને હીરો યાદ નથી, હીરો, જમણા હાથની અંદર રૂમાલ અને ગુલાબી કલરના ફૂલનો ગજરો ધારણ કરેલો છે મહારાજે. સહજાનંદ સ્વામી મહારાજની જય. વાલા ભક્તજનો, ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજે ગુરુકુલની અંદર નૈમિષારણ્ય તીર્થમાં ચૈતન્ય મંદિરોના નિર્માણની પ્રવૃત્તિ શરૂ કરી અને સાથે અનેક હરિમંદિરો, નૂતન મંદિરો નિર્માણ થયા, સાથે જીર્ણ થયેલા મંદિરો લગભગ 65 જેટલા જીર્ણોદ્ધાર કર્યા, 120 ઉપરાંત મંદિરો ગામડે ગામડે ગુરુકુલ દ્વારા નિર્માણ થયા છે. કોઈ જગ્યાએ જરૂર હોય ત્યારે શિવજી મંદિર હોય, રામચંદ્રજી ભગવાનના મંદિરો જીર્ણ થયા હોય તો એ પણ જીર્ણોદ્ધાર કર્યા હોય, નૂતન મંદિરના નિર્માણ કાર્યો ગુરુકુલના માધ્યમથી થયા હોય, આપ બધા ભાવિક ભક્તોને ખ્યાલ છે એ રીતે ભારતવર્ષની હિન્દુ ધર્મની સંસ્કૃતિની અસ્મિતા કહેવાય રામ જન્મભૂમિ અયોધ્યાની અંદર બાબરી મસ્જિદની જગ્યાએ મર્યાદા પુરુષોત્તમ રામચંદ્રજી ભગવાનનું મંદિર નિર્માણ થવાનું છે. માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના અને સાથે મોહન ભાગવતજીના કરકમલો દ્વારા શિલાન્યાસ વિધિ થોડા સમય પહેલાં સંપન્ન થયો. આજે હર કોઈ હિન્દુ ધર્મને આશરીને રહેલા નાના મોટા સૌ કોઈના હૃદયની અંદર ભગવાન શ્રી રામ પ્રત્યે તો અનન્ય પ્રેમ, અનુરાગ અને ગૌરવ હોય કે સારાએ વિશ્વની અજાયબી રૂપ એ સ્થાન આધ્યાત્મિક ઉર્જાનું એક સેટેલાઇટ, ગૌરવરૂપ સમાજને એક મોટું પ્રદાન થવાનું હોય જ્યાં ભગવાન શ્રીરામ પ્રગટ થયા. ગામડે ગામડે આજે વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ હોય, RSSના કાર્યકર્તાઓ હોય, વિચરણ કરીને, રકમ કદાચ બહુ નાની હશે પરંતુ ભાવનાઓ બહુ મોટી હોય છે, અને આ ધરતીના ફલક ઉપર એમાંય ભારતની ભૂમિમાં તો મહેક એવી છે, એની સુગંધ એવી છે કે એ ભાવનાઓના સ્પંદનો હજારો યુગો સુધી જીવંત ચેતનાને સ્પર્શતા રહેતા હોય છે, અને એનાથી જ આધ્યાત્મિકતા પોષાતી હોય છે. વચ્ચે જ્યારે મંદિર નિર્માણની કાર્યવાહી શરૂ કરવાની હતી તો ગામડે ગામડેથી ઈંટો શિલા પૂજન કરી કરી અને ત્યાં અયોધ્યા એ જે તે સમયે કાર્યકર્તાઓએ પહોંચતી કરેલી, દરેકને એમ થાય કે આમાં કંઈક ને કંઈક આપણું તનથી મનથી ધનથી યોગદાન છે. પૂજ્ય ગુરુ મહારાજના શુભ સંકલ્પથી સંપ્રદાયના અલગ અલગ સ્થાનોની અંદર અયોધ્યા રામ મંદિર નિર્માણમાં આર્થિક યોગદાન અપાતું હોય ત્યારે પૂજ્ય સ્વામીએ થોડા દિવસ પહેલાં જ સંતોની સાથે બેઠક હતી ત્યારે વાત થયેલી. સ્વામી કે આપણે પણ અનેક મંદિરો તૈયાર કર્યા છે અને સાથે ચૈતન્ય મંદિરોના નિર્માણ કાર્ય તો અવિરતપણે દરેક સંસ્થાની અંદર ચાલે છે, પણ ભારતવર્ષની અસ્મિતા સમાન અયોધ્યાની અંદર જ્યારે રામચંદ્રજી ભગવાનના જન્મસ્થાને આ મંદિર નિર્માણ થનાર છે ત્યારે એમાં સૌ પોતપોતાની ભાવના પ્રમાણે જે કાંઈ અનુકૂળતા હોય એ ગુરુકુલના માધ્યમથી સેવા અર્પણ કરે. સંસ્થા દ્વારા પૂજ્ય ગુરુ મહારાજના શુભ સંકલ્પથી 25 લાખ રૂપિયાની સેવા રામચંદ્રજી ભગવાનના અયોધ્યામાં નિર્માણાધીન મંદિરમાં અર્પણ કરવાનો સંકલ્પ કરેલો છે. ગઈકાલે વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ પણ આવેલા. વાલા ભક્તો, તમે જે રીતે તમારી ભાવના હોય અનુકૂળતા હોય આ ભગવાનના મંદિરમાં, આમ તો આપણે આપણી રીતે તો ઘણું બધું કરતા હોઈએ, પણ કંઈક રાષ્ટ્રીય ભાવનાઓ, ભગવાન શ્રી રામચંદ્રજી પ્રત્યેની આપણી ભાવનાઓ, હિન્દુત્વનું ગૌરવ, એ જરૂર એ અસ્મિતા આપણા જીવનમાં, પરિવારમાં, કુટુંબમાં જળવાઈ રહે. વર્ષો સુધી એ મંદિરની અંદર ભગવાનની આરાધના ભક્તિ જે કંઈ થશે એના પુણ્યભાગી ભગવાન આપણને બનાવે એવા ભગવાનના ઘર કહેવાય ને, ભગવાનનું ઘર બાંધે. અને એમાં કંઈ ખિસકોલી હતી તો એણે શું કર્યું હતું, પણ છતાંય એને ભગવાને ક્યારે અન્યાય કર્યો નથી. નાના મોટા જે કંઈ ભગવાનના સેવા કાર્યો થતા હોય એમાં આપણે કરતા હોઈએ. કાલે વિદ્યાર્થીઓની સભા હતી તો વિદ્યાર્થીઓએ 5 રૂપિયાથી લઈને જેવી જેની અનુકૂળતા પોતાના ખિસ્સા ખર્ચીમાંથી પણ એ આ ભગવાનના કાર્યમાં અર્પણ કરે. રકમ કદાચ નાની હોય પણ જરૂર આપણે કંઈક એવા પુણ્ય કાર્યના સહભાગી બન્યા એનું ગૌરવ કાયમને માટે આપણા હૃદયમાં જળવાતું હોય. અહીંયા ઓફિસની અંદર તમારી અનુકૂળતા પ્રમાણે જેવી જેની શ્રદ્ધા ભક્તિ અનુકૂળતા હોય એ પ્રમાણે તમે સેવા જમા કરાવશો તો એ લખાવેલી સેવા બધી જ ગુરુકુલ પરિવારની કલેક્શન કરી અને બાકીનું જે કાંઈ હશે એ બધું સંસ્થા દ્વારા મળી અને કુલ 25 લાખ રૂપિયા રામચંદ્રજી ભગવાનના મંદિર નિર્માણની અંદર ગુરુકુલ પરિવાર દ્વારા અર્પણ કરવામાં આવશે. તો એ રીતે બધા ભક્તો, તમે સીધા કદાચ ત્યાં ન આપી શકો તો અહીં ગુરુકુલના માધ્યમથી એ સેવા સીધી ભગવાનના કાર્યમાં અર્પણ થશે. સહજાનંદ સ્વામી મહારાજની જય. આવતીકાલે હરિજયંતિ છે તો દરેક હરિભક્તો અભિષેક કરવા પધારે. મારા વાલા જે સો વાલ પદી સે રે તેનો સંગ સિદ્ધતાજી તે